માદકતા પછી મને અહિયાં આગળ દર્શન કરે છે ને ત્યારે શું થાય છે દર્શન કરે માથું અડેલું રે પણ પછી આખું શરીર છે તો આમ ઉછરે તેમ ઉછરે આખું શરીર ની ધ્રુજારી ઊભી થાય અને ઉછળ ઉછરે માથું એટલું અડેલું રે પણ બીજું શરીર બધું ઉછરી જાય દર્શન કરતી વખતે ના દરેક ને આ જે આ યોગ કરે છે ને ધ્યાન કરે છે ને એ લોકોને ધ્યાન શેની પર કરો છો તમે તે કઈ વસ્તુ ઉપર કેન્દ્રિત કરો છો પ્રાણાયામ એ તો પેલો શ્વાસ લેવાનો ને કાઢવાનું અને ઓમ નમઃ શિવાય બોલવાનું ઓમ નમઃ શિવાય ના ના એ ખોટું ના કહેવાય પણ એ રસ્તો નથી આ પદ્ધત ના રસ્તાનો કાયમ નું આપણું કામ કાઢી નાખે પણ બીજા ધ્યાનો કરતા આ વાત સારી છે સારી છે આમ સાત લેતી વખત એને સોચી શકે બીજા ધ્યાન કરતા સારું છે બીજા લોકો તો હજુ બિલકુલ કલાક અને એથી ઊંચી જાતનું જોઈએ તો અહીંયા આવજો ઉપર બધા જોડે તો આમ નીકળી જાય ને જય ચિંતા તમે જોયેલી કે નહીં જોયેલી બધા વખાણ સારું રીતે છે ઘર જેવો સંબંધ છે ને રાત્રે 11 વાગે આવીને ઉભી જાય જોડે આખો દાડો ચિંતા આમ થઈ જશે ને તેમ થઈ જશે ને ફરવાનું થઈ જશે આમ થઈ જશે ને આખો દાડો ચિંતા ચિંતા ભરી ભરી ભરી પછી મોડા પર દિવેલ ફરી વારે ના ફરી વારે ફરી વારે ભાદરમાં કોઈ ફરી વાર તો નહીં લાગે દિવેલ ફરી લાગે અને ઉકેલ તો લાવો પછી રામ બિલીમાં કઈ દેખાય લાગે અત્યાર સુધી ધંધો સારી રીતે ગયો કઈ હરકત નથી થતી મહેનત કરો જોખમ રહી તમારી કોન્ટ્રાક્ટ કરો અને આશીર્વાદ એનો એ કઈ જતી રહી એની શક્તિ શું છે જાણો કરા કિંમતભાઈ કોણ છે જાણો આ તો બધા છોકરો આ મારા છોકરો આ મારી વાઈફ અરે આ શું મળ્યું છે સમજીને બોલો ને મારી વાઈફ કેવું વાંધો ને પણ સમજો એક વાર કે મારી વાઈફ ખરેખર છે કે રિલેટિવ રીતે છે એવું કંઈ સમજીને બોલો ને નાટકમાં સ્ત્રીને લઈ કઈ કઈ નાટક ની રાણી થયેલી હોય એને આપણે નાટકમાં થયેલ કઈ ગયા ને સાચું કે એવું આ કરીએ એના જેવું આ કરીએ છીએ વાત તો સમજવી જ પડશે ને શાના આધારે ચાલી રહ્યું છે તમે ચલાવો છો ચલાવો છો તમે ઉઠો છો કે ઉઠાડે છે તે તપાસ કરી તમે કે ઘડિયાળ ઉઠાડે છે પેલો ઘડિયાળમાં પેલું મૂકેલું હોય છે તે રાતે કોણ ખાડે છે કઈ લાગે છે એટલે ખગડે ઉઠાડે ઉઠો ઉઠો ઉઠો તારા આપણે ઉઠીએ કેટલી બધી લાયકાત આપણે કરેલી દીકરીઓ કેટલી બધી લાયકા સ્વતંત્રતા જ નહીં પોતાની બાપ ને દીકરા જોડે મતભેદ પડે તો બે બાપ દીકરો કોર્ટમાં બધા જાય ખરા બહુ મતભેદ ભારે પડી ગયો બાપ દીકરા હોય એક કેસ આવો ના બને આવું ગપ્પુ ક્યાં સુધી ચાલે એક છોકરા એક છોકરા તારા વકીલ ને કહ્યું હતું એ શક્તિ ના આખું છે તો બધા ભગવાન હલે કેમ કહ્યું શક્તિ ને જ ભગવાન ના કહ્યું જ્ઞાનીઓ એ શક્તિ ને ભગવાન કેમ નથી કેતા શક્તિ ને ભગવાન કહીએ આપડે ઇન્જિન ચાલતું હોય તમામ તમામ તમામ ભગવાન કે ઇન્જિન કે સારું બનાવે એવું બન્યો શું કે છે સારું બનાવે એવું બન્યો આ વ્યવસ્થિત આપણું બનાવેલું બનેલું છે એને ભગવાન કહેવાય છે રીતે ભગવાન તો ભગવાન છે ક્યારે પણ ના ભગવાન ના થાય એનું નામ ભગવાન કહેવાય એક છોકરો જન્મ્યો હતા પેડા ખવડા ને ભગવાન નું જે એ માને બહુ ભગવાન નો આશીર્વાદ મરી જાય છે કે મુંહ માર્યો કે છે ભગવાન એક મેં પેલું મરી જાય ને ભગવાન મારી જાય કે મળે ના બોલે મળે લોકો બોલે તો લોકો વળે ને ભગવાન મારી નહીં કોટ ગઈ તો ભગવાને ગાલી એવો ધંધો જ મળે કે ભગવાન એટલે શુદ્ધ વસ્તુ છે આ જગત માં એવી કોઈ વસ્તુ શુદ્ધ નથી અનંત શક્તિ માં બોલાય બોલાય બીજા છોકરો કે મેં તો પેલા મૂક્યા તો કોઈ જાય એવું કે આપડે એક વખત કે મારો બીજી વખત મારો પણ છઠ્ઠી વારે ઘડી એવું કે તમને લાગે કે દગો પેટો જ ગઈ આ મૂળ જ દગો આ સંસાર માત્ર જ દગો આ દગામાં સી રીતે તમારે મને સિન્સિયર થયું ગયો આ દગામાં તમારા દગામાં ચોખ્ખું ઉઘાડું દેખાય છે મરવું પડે છે ઉઘાડું દેખાય છે બધા મર્યા એ ઉઘાડું દેખાય આટલો બધો દગો સી રીતે આ કરો તપાસ નહીં કરતો આટલો બધો દગો ભયંકર દગો તમે જાણતા જ નતા આવું દગો બગો છે એનો તો અંત આવે એનો અંત જ ના આવે આ દગા કેવી રીતે આવું સહન કેમ થાય ત્યાં અને પાછા ધ્યાન કરી આવે એટલે દારૂ નો કેમ કર્યા કરે માદકતા વધતી જ જાય દાળ દાળ માદકતા વધતી જ જાય ધ્યાન કરવા ગયા છે ધ્યાન કરે લોકો કરાવે છે લોકો માદકતા માં ગાલે છે એ વસ્તુ નો સાચો રસ્તો હોવો જોઈએ ત્રણસે થી ગુણાવડાવે અને પછી કે છે હવે પાંચ પાંચ બાદ કરતા કરતા હેડો ચાર પાર આવે બાવા ને વળીએ રહી કે હું આ નંગોળ ગુણા કરવા કરાયો બીજો રસ્તો ફરી આપે હું આ બાગા કઈ કરાવડાવ એટલે ભાગા કર દે શું છે હવે આ બાદ નાખી કઈ પાંચ પાંચ પાંચ તો કઈ જાતનો માણસ અભાવો છે ત્રણસે ગુણા રકમ લઈ ગયા મોટી આ પાંચ પાંચ ઓછા કરતા કરે બીજો રસ્તો દેખાય ને, રસ્તા બધા છે, ગુણાકાર છે, ભાગાકાર છે, સરવાળા છે, દરેક ચીજો છે આ જગતમાં. દુઃખ મટવાના ઉપાય હોય છે, સર્વસ્વ દુઃખ મટવાના ઉપાય હોય છે, અને દુઃખો વધે એવા ઉપાય તો એ નિરંતર ચાલ્યા કરે છે. તમને બહુ આનંદ થતો જ નહીં, મટલી આવી એવું લાગે, મટલી આવી હોય એવું લાગે નહીં. શંકા હું માં કરવા પડે, આ કયા જીવ કરવાથી શંકા છે ના હાલ ના કભી તારે કેવા એવા મૂકવા છે. કારણ કે આ સાંભળીને પણ પોતાનું કલ્યાણ કરવાનો વિચાર કરે કે લાય મારું કલ્યાણ, મનુષ્ય પણ એટલું જ છે એવું કે જ્યાં આત્યંતિક કલ્યાણ કરી શકે છે. આત્યંતિક આ બધા લોકો કલ્યાણ એ કલ્યાણ જ નથી, ખબર પડે ને. આત્યંતિક કલ્યાણ એટલે પોતે પરવસતા છૂટી જાય, સ્વતંત્ર માર્ગ મળી જાય, રસ્તો ચડી જાય, ગુજારા દગાન ફટકા. છોકરા નથી આપડે એવું જ કર્યું છે, આપડે કર્યું છે તેવું દગો એ જ કરે છે. આપડે જેવા દગા કર્યા એવા દગા એ કરે છે, કોઈને દોષ છે નહીં. આપડે હવે દગા માંથી ઘસી દેવું, આ બધી જંજાળ દગા ની કરેક્ટ શું છે તપાસ કરી છે ના કરી છે. ચાલ બોલાવો કઈ ભૂત કરવાનું સાચું. મારા પાસે લોકો કહે છે કે તમે મને કહે છે બધે તમે કેમ નહીં કહેતા, બધા ના કહેવાય. એક ડિગ્રી થી 360 ડિગ્રી સુધીના લોક છે, કેવા છે? 1 થી 360 સુધીના. હા, એ હવા હો ડિગ્રી ઉપર પેલા માણસ ને હું સમજાવું તો એ હવા હો ડિગ્રી વાળા જ વાત મારી કરવી પડે. અહીં તમને વાત કરું તેવી ના કરવી પડે, એટલે દરેક ડિગ્રી ના લોક જુદા. એટલે આ વાત બધાને ના કરે, આ તો છેલ્લી ડિગ્રી ને જેને છે આવે પાલગર આવી ગયું હોય તેને આ બધી વાત કરવાની. પેલા તો અરે બહાર જે વાતો આવે ને બધી ખોટી નથી, એ બધા હોની સત્તામાં બધાનું કરેક્ટ છે. કોઈ આ જગતમાં ખોટો માત્ર નથી. હોની સત્તામાં કોઈ 25 ડિગ્રી પર, કોઈ 50 ડિગ્રી પર, કોઈ 80 ડિગ્રી પર, એ બધા જે ઉપદેશ આપી રહ્યા છે એ બધા સાચા છે. અને આ બધું છેલ્લી ડિગ્રી નો છે, એ બધા દેહાધ્યાસ વધારનારા છે. શું છે? અહીં દેહાધ્યાસ કાઢવાનો છે, એટલા બધા માર્ગ દેહાધ્યાસ ને વધારવાના છે. ખરાબ ખરાબ અશુભ દેહાધ્યાસ ને કાઢવો અને શુભ ને ગાળવો, અશુભ ને કાઢવો અને શુભ ને ગાળવો. તો અશુભ ને કાઢીને શુભ ને ગાળવો, ગાળવો. એક ભૂત ગાળ્યું, બીજું ભૂત આવી ગયું, કઈ ઉદી આ દખો ગયા. ભૂતા છે, ચિંતા છે, દુર્ગાદી કરે. એક કલાક ચિંતા કરે તેમાં કેટલા માઇલ જે ચાલે એવું લાગે તમને? એક કલાકમાં હો હો અવતાર પડી જાય. ચિંતા કે જે છે ચિંતા એટલે શું? એકાગ્રતા. શું કહે? એકાગ્રતા. શું છે? ચિંતા એ મોટા મોટું ધ્યાન કહેવાય, ધ્યાન અધોગતિ લઈ જવા. ચિંતા પછી જો ઘણી વાર કચ્છી આનંદ માં આવી જતો હોય તો આપણે ઘણી ધ્યાન પૂરેપૂરું નથી, પણ આપણે ચિંતા ને જરાય ગમે નહીં. આપણે ઘણો ખુશ કરવા જઈએ તો મોડું રાજી ના થાય. એક ધ્યાન ની ચિંતા કે એક ધ્યાન ચિંતા એકદમ ની કરતા હશે લોકો એ જ કર્યા કરતા હોય, કારણ કે એ સ્લીપ થતા થતા ની ધ્યાન છે, કેવા છે સ્લીપ થતા થતા લપસતાનું ધ્યાન તો આપણે કરવું ને, આપણે મેરેજ થયા કરે ઉપર ચડતાનું ધ્યાન હોય ત્યારે કોઈ પડી જાય દેહા ધ્યાન તમે સમજ્યા તમે, હું જીવન ભાઈ છું, આ દેહ છે તે હું છું, આ ગામ છે તે હું છું, આ ભાઈ નો ધણી થયું બધા ધણી બધા છે કોઈ નાટક નો ધણી કેટલા થયા નાટક ચાલે તો બધી પછી આપણે કઈ હાર માર ગયા તો શું કે પછી આપણે કઈ હાર માર ગયા તો ઉપાડી થાય પુસ્તકો વૈરાગ લાવવા માટે વૈરાગ લાવવા માટે આપણે પુસ્તકો શું લખાશે, હું એના કરતા જ્ઞાન લખો આમ છે હકીકત માં આમ છે તમારે માનવું હોય માનજો ના માનું ના માનજો, વૈરાગ લાવવા માટે આટલા બધા પુસ્તકો વૈરાગ લાવવાની પુસ્તકો હતા છે, વૈરાગ તો ખાલી ઉપદેશી જ આવે, તમે ઉપદેશ શકો એવા ચોખ્ખા બનો કે બોલતા ની હાથે જ પેલા વૈરાગ આવી જાય, પૂરું પુસ્તકો વાંચ્યા થી વૈરાગ થયો તો કોઈ બહાર થયેલો નથી, તમે સમજે ને પુસ્તકો વાંચી વૈરાગ લાવે મારા વૈરાગ, પછી બાવા ગાય પાછા ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના ગાય ને પછી મેં કહ્યું આ ત્યાગ નું થશે બેઝમેન્ટ આવ્યું વૈરાગ, તો વૈરાગ નું બેઝમેન્ટ કોને આવે સદસદ માં વિવેક હોય ને, સદસદ માં વિવેક હોય તો જ વૈરાગ થકે નહીં થકે નહીં કોઈ આવે, સદસદ નો વિવેક જ્ઞાન ના આધારે મળે વૈરાગ થી વૈરાગ ના નથી થતો, તેથી આ બાવા શું કરે છે લાડવા દાળ કૂતરા નહીં કરતા આવું ક્યાં કરે છે કભી માણસ માણસ થઈને તું આ લાડવા લાડવા કેટલી બધી આપણું સાયન્સ છે ચોખ્ખો છે, હું આવું કર્યું નથી છું આ ચોખ્ખો આવું તો નથી લાડવા ને દાળ ભેગું કરેલું તો ગણો ને એટલે એમનો અર્થ એવો છે કે સ્વાદ ને બધું કોઈ સ્વાદ અલગ સ્વાદ નહીં લેવો એમ, અલગ સ્વાદ નહીં લેવો એવો વિચાર હશે, જીભ કાપી નાખતા તાળા મારે એવા લોકો છે લાડવા દાળ મારે બધું ભેગું બિલકુલ એમ આ કૂતરા ના કરે એવું કૂતરા જુદું જુદું ખાય વૈરાગ લાવવા માટે એ તો વૈરાગ તો ક્યારે આવે સ્વાદ બહુ જાગ્યો હોય અને સ્વાદ નું રિએક્શન આવે ત્યાર પછી વૈરાગ આવે, એમને માર સ્વાદ જગાડીએ નહીં પછી વૈરાગ થી વૈરાગ નો અનુભવ ના જોઈએ એમ ધોકા તો કરીએ ના કરે કેમ વૈરાગ નહી ખાવા પર કેમ ભેગું નહીં કરતા, તમારું ચીત જ ક્યાં કર્યા છે ખાવામાં, તમે બહાર વૈરાગ જ છે કંટાળા ધંધા પર ગયા ખાતા હોય ત્યાં બોલો શું સીધું સીધું ખાય તો વાંધો છે ને કઈ ના આ બધા વકીલો વકીલો બધા ઓફિસમાં વકીલો હું ઓફિસમાં ત્યાં વડોદરા કે નામ જપ એક વાર બરોબર નથી પણ એ સ્થિરતા આપે છે, ખબર છે, ફાયદાકારક વસ્તુ છે. હા એ બરોબર, એટલે દાદા, એટલે દાદા અહીંયા આવીએ છીએ ને એમ કોઈ વચ્ચે વચ્ચે એમ થાય કે હવે ગોલો મારવો, પણ અહીંયા આવીએ ને તમે બોલો તો દરેક વખત નવું લાગે, ત્યારે એમ લાગે કે આ ડોહા રોજ નવું કાઢે. ડ્રાઈવર અહંકાર છે ને, ડ્રાઈવર અહંકાર છે ને, એટલે વાટ બધો ડ્રાઈવર નો દેખા દેખા કરે છે. જેટલો અહંકાર વધારે એટલો વાંધો વધારે, અહંકાર જરૂર પડે ને દાદા, કાર્ય કરવા માટે તો અહંકાર ની તો જરૂર પડવાની જ ને. એ અહંકાર કીધું, એના અહંકાર કહેવાય ને, એને લોકો નાખે કે અહંકાર નહીં, એ તો કોને આ લોકો કે અહંકારી છે, અહંકાર ની જોડે આઈડેન્ટિફિકેશન હોય. ચાલુ અહંકાર ને અહંકાર ગણાતો જ નથી. કયા કયા અહંકાર નુકસાનકારક? હા અત્યારે હું તમે બધા જાણો છો, હું જ્ઞાની છું, પણ બહાર વ્યવહારમાં કઈ લોકો જાણે છે, પણ છતાં મારો એક પણ એવો એ નહીં દેખે કે લોકો કે આ અહંકારી છે, એવું મને છે ના. એ અને તમને કે છે એટલે એ અહંકાર ના પડે, એ અહંકાર દાંત વાળો છે ને. પણ એ સામા જે વ્યવહારમાં છે ને, વ્યવહારમાં અહંકાર, અહંકારથી બધો વ્યવહાર ચાલતો હોય. અહંકારથી વ્યવહાર નહીં ચાલતો, હા અહંકારથી વ્યવહાર નહીં ચાલતો. હા ડગલે ને પગલે અહંકાર નો તો સામનો કરવો જ પડે ને. એ અહંકાર પણ એનો એનો પ્રમાણ ની બહાર ના જવો જોઈએ, એની પદ્ધતિ જો એ તો આ તો મત ગયેલો થઈ જાય છે. બરાબર, મદન મત થઈ જાય છે એના, અહંકાર થી વાંધો થાય છે, જેમ જેમ અહંકાર કરતો જાય છે વાંધો થતો જાય. હા, અમને મને અહંકાર કોઈ વાર કે ના યાર, બધા ઓછા ના હોય તો મને અહંકારી કે છે, આ તો અહંકારી જેવું ના કે. હું ચા પીતો હોય, બીડી પીતો હોય, ગમે તે કરતો હોય, ના અહંકાર શું હું તો બીડી ના પીતો હોય તો અહંકાર કે. અમે તો એક વાક્ય બોલે ને પ્લાન લાગે, એને હું અહંકાર કહું છું. અહંકાર છે ને કહું છું, એવા ચલાવવા માટેનો અહંકાર છે જ નહીં. જે જૂના પડઘા પડેલા ને, જે જૂના અહંકાર ના પડઘા, આપણા સંસ્કાર જ એવા છે ભાઈ, આપણા એટલા બધા સંસ્કાર ખરાબ થઈ ગયા થઈ ગયા છે. એ સંસ્કાર થી ઉછેલો એટલે એ એવું જ ફળ કરે, એમ કેવું પડી જાય, હેબિટ પડી જાય છે. હા, એને મજા આવે છે, ઇન્ટરેસ્ટ આવે છે. પણ એ રીતે તમે જો અહંકાર વગર કોઈ જોડે વાત કરો તો કોઈ હખણું નથી ચાલતું, એવું થાય. હા, એ કેવું એવી છે કે એક ગામમાં 100 માણસ 100 ઘર હોય એક ગામમાં. હા, એ ગામમાં છતાં આપણે કોઈ માણસે આપણું ગજું કાપી લીધું અને 5000 લઈ ગયો, એટલે આપણે જાણીએ ગાવ લાવો અહીં પસાર પણ એ કરીએ. આપણે શું કરીએ, સરપંચ પાસે જઈએ ના જઈએ? સરપંચને કહી દઈને કહીએ કે ભાઈ મારા ગજું તમારા ગામમાં કપાઈ ગયું, મને કોઈ ચોર કરી આલો. હવે આખું ગામ ચોર હતું. પછી એ કહે છે સરપંચ કહે છે સમિતિ મૂકી છે, કમિટી મૂકી છે, તો બધા એના ચોર ને ચોર ને, આપણે ત્યાં કહેવું બાર નથી કપાયું બાર, હું તો કઈ ઘેર એવું આ બધું થઈ ગયું છે. તારે આખું ગામ ચોર તો આગળ કહેવા તો શું ગજું બાર કપાઈ ગયું? એટલે પૂછે કે શું તમારે થઈ ના કશું નહીં કરવું, તો શું ન્યાય આપણે ખોરવાને ઉલતા સોના ભાઈ ગતિ જોર બધા એને બધા એવા અહંકારમાં બધું બાળપણ થઈ ગયું છે આપણું, બધી વાત અહંકાર. હવે જે જૂનો અહંકાર હતો ને એના પડઘા અત્યારે જો તમે નિરહંકાર રીતે વાત કરો તો પેલા જૂના અહંકાર ના પડઘા થી જ લોકો તો જોજો કરે. હજુ કોઈ માને નહીં કે આપણે નિરહંકાર થી વાત કરે, માને નહીં, માનતા સુધી તમારે રાહ જોવી પડશે. તમે રાહ જોડાવવાનું શીખવાડ શીખવાડ છે ને, પડતા કઈ બાજુ પડે સાંભળે છે ને? હા, હવે આમ આ બાજુ પર છે, હવે પેલી બાજુ આપણે ધરનારા છે, ત્યારે પેલી બાજુ પડશે. જેમ સૂર્યનારાયણ થાય, સૂર્યનારાયણ અમુક છે તેનો અહીંયા આગળ એનો પડખાયો અહીં હોય છે, એ નીચે નથી વાતો. હા, બરાબર. પણ હવે આ બાજુ છે ત્યારે પાછું આમ જશે, એટલે જેટલા કાળ સુધી તમે આજે આજથી બંધ કરી દો, એક માણસને ચોરી બંધ કરી, એક છોકરાએ આપણા પટેલના છોકરાએ સારા અબજર માણસ, ત્યાં કહે છે મને હજુ ચોર લોકો કહે છે, ત્યારે મેં કહું તું ચોર હતો તો દસ વર્ષ સુધી લોકો ઓળખ્યો નહીં તો તને સારો કહેતા, સેવકાર કહેતા હતા. માટે હવે તું ચોર હતી સેવકાર થઈ તો દસ વર્ષ પછી પડઘો પડ્યા કરશે, જેમ આ સ્વયં પડે છે ને એવું. એટલે મેં કોઈ દસ વર્ષથી સહન કરજે તો ફરી ફરી ચોરી કરતો ના થઈ જાય, મને આ ચોર કહે છે તારે થઈ જાય તો એવું ના કરી દેવા. દસ વાર તો બોલમ બોલ ચાલી જાય, નહીં ચાલતું તેથી જ ઘરમાં પહેવા દે ને પહેવાય પાસે એ પાછી બોલ. દસ વાર સુધી આપણે સાંભળવું પડે, મેં સાંભળેલું ને હજુ અમારે ભત્રી જવું કે ને હજુ સાંભળવું પડે નહીં. અરે એ તો પડઘા પડ્યા કરે ને, એ પડઘા જલ્દી જાય કેમ ધીમે ધીમે જવા મળ્યા ત્યાં આગળ રહીશું. પછી અહીંથી ગાડી ઉપડી એને આપણા લોકો શું કહે, ગાડી મુંબઈ ગઈ નહીં કહેતા. પણ એક પેસેન્જર જાય અને એક રાજધાની જાય, અમારે તો રાજધાનીમાં જવા માટે બાકી પેસેન્જરમાં બેસી બેસીને કાં જઈ. એક પેસેન્જર ગાડી હવે ઉતાવળે સ્વભાવ જ એક છે, અમે ખીચડી કાપી કરાખો. એ ભગવાન, આ બધા કાપીને ખીચડી ખાવું પડે. એટલે આવું બધું હોય તમારે અત્યારે આપણે ધીરજ ગાડી બોલાવવું, ગુંડણ જોડે મહારાણી જેટલું એને સુખ લાગે, રાજા ને રાણી જેવી સુખ હોય એવું એને ગુંડણ જોડે સુખ લાગે. માની બેઠી છે હજુ ખાવા પીવાનું, કઈ આખો દાડો આખો દાડો પેલા એનું ગટર નું ખાય કરે છે બરોબર. અને એના છોકરા કેટલા ખુશ માં પાછું ફરવાડ્યા કરે છે, શું એની માં આપી દે છે જાણે ધંધો આપી દે છે. પણ આ બધું માની બેઠેલું છે બધું શું છે રજનીશજી કે પછી નિરંકુશતા તરફ જઈ રહ્યા છે. ખાલી બુદ્ધિ ની વિભ્રમતા છે, બધી બુદ્ધિવાદ ની વિભ્રમતા છે. શું છે બધું ભાણ એક જાતનું સ્થિરતા કરી પકડી છે ને જે બાબતમાં, એ સ્થિરતાથી શું થાય કે લોકોને એ વાત આકર્ષણ રૂપ લાગે. હા બુદ્ધિવાન તો બહુ આકર્ષણ રૂપ છે, હા બુદ્ધિવાન ઘણી આકર્ષણ લાગે. એને એમ લાગે કે આ ધરાઈને ખાધું એવું તેવો ગેરજન લડાઈ કરે, પાછળ ગેરજન નામ દે લડાઈ કર્યા કર્યા નહીં. એટલે એને એટલું લાગે કે આ ધરાઈને ખાધું આ ભાઈ બરાબર. એટલે એની વાણી ઘણા વખત એને સિન્સિયર લીધી છે વાણી, હા જે વાણીમાં છે એ વાણી એને સિન્સિયર લીધી. બાકી આપણે હિતકારી કશું ના કરે, પણ આ અમુક અમુક પ્રકારના રોગ વાળા માનસિક રોગ વાળા માટે સારું છે. અમુક પ્રકારનો માનસિક રોગ હોય તેને સ્થિરતા લાવે, એ મનનો રોગ જ છે ને. હા બરોબર, મનના પણ બધા માનસિક રોગ વગરના છે કોણ, માનસિક રોગ વગરના અત્યારે છે કોણ, માનસિક બીમારી વગરના કોઈ અત્યારે છે જ નહીં. જગત જ મેન્ટલ હોસ્પિટલમાં થઈ ગયું, તેમાંથી આ મોટા મોટા મેન્ટલ મોટા મોટા અમને મોકલી અમને મોકલ્યા હોય બે ચાર વખત લઈ ગયા ને, પાંચ વખત ના પાડે અહીં શું પણ એવું એ ફાયદો જોઈએ. ચાર વખત ઘેર શું આપણે ઘેર લાયા જોઈએ, એ જમ્યાનું ના જોઈએ કે તો મજા હારી આવી એ ના જોઈએ, ઘેર શું લાય એ જોઈએ. તો પિયર કશું લાવવા ના હોય એના કરતા પેલા એ સારા આપણા સાંઈ બાબા સાચા સાંઈ બાબા કરે છે ને એ સારા સારા સારા એમાં એ લાઈન છે ફ્રોમ બિગિનિંગ. અંધશ્રદ્ધા ના માર્ગ રસ્તે ચડે નહી લોકો, આ બધા રિલેટિવ માર્ગ બધા અંધશ્રદ્ધા ના છે. આ બુદ્ધિશાળીઓ વધારે વધારે અંધશ્રદ્ધામાં હોય તો બુદ્ધિશાળીઓ બુદ્ધિ વગર ના માણસો ઓછી અંધશ્રદ્ધામાં હોય છે. હા બરાબર, અને આ બુદ્ધિશાળીઓ એમ જાણે છે કે અંધશ્રદ્ધામાં રહેતો નથી, એ જ મોટા અંધશ્રદ્ધાળુ છે. એ વાત બરાબર, તમે કહ્યું એ વાત બટાણ રસલ જ કહે છે. બટાણ રસલ ગુજરી ગયો, એ મોટા મોટો બુદ્ધિમાન માણસ કહેવાતો હતો, ગુજરી જીવતો હતો ત્યાં. તેણે કહ્યું કે આ યુગ છે તો સૌથી વધારે અંધશ્રદ્ધા નો યુગ તરીકે એક પેઢી પછી ઓળખાય. બધા બુદ્ધિવાદીઓ છે, જેટલા બુદ્ધિવાદ છે આપણા હિન્દુસ્તાનમાં, બધા અંધશ્રદ્ધામાં મોટા મોટા તાળીયા દિન બેઠેલા છે. એ જયારે હું પ્રૂફ કરી આલું તારે ખબર પડે. શું બરાબર એના છેલ્લા લખાણો માં કહી ગયું કે બુદ્ધિ ની ભારત શ્રદ્ધા નું અને અંધશ્રદ્ધા નું લેવલ કેવી રીતે કયા થર્મોમીટર કાઢવું એને ભાન જ નથી. વિધાઉટ એની થર્મોમીટર અંધશ્રદ્ધા બોલે છે, ભાન વગેરે વાત કરે છે. એક કે એક માણસ ભાન વગેરે ની વાત કરે છે, અંધશ્રદ્ધા કહેતો હોય બધી અંધશ્રદ્ધા છે. રિલેટિવ માત્ર અંધશ્રદ્ધા, તમને મેં રિયલ શ્રદ્ધા આપી છે. સચેતન રિયલ એટલે સચેતન શ્રદ્ધા છે, નિશ્ચેતન શ્રદ્ધા છે. એટલે આખું જગત અંધશ્રદ્ધામાં છે. ગાંધીજી અંધશ્રદ્ધામાં હતા, બધા અંધશ્રદ્ધામાં જ હતા. આખી જિંદગી લગી એને બુદ્ધિ ની આ સર્વોપરિતા સ્વીકારી છે. એને જિંદગી ના છેવટે 90 વર્ષે એને એવું ભાન થયું કે આ બુદ્ધિ ની પાર જ છે, ખરું જ્ઞાન તો બુદ્ધિ ની પાર છે. એ બુદ્ધિશાળી હું કહું કે જે શ્રદ્ધા ના આધારે તમે આ અંધશ્રદ્ધા કહો છો તે શ્રદ્ધા જ અંધશ્રદ્ધા. બોલ મૂળ માં જ અંધશ્રદ્ધા છે. પણ તું પછી કે ને કે સાચી શ્રદ્ધા કઈ છે બતાવો એને વિઝ્યુઅલિટી માં. હા સાચી શ્રદ્ધા તો બધું જાગૃતિ રહેવી જોઈએ, ભાન રહેવું જોઈએ. આ તો કોઈ જાગૃતિ વગર શ્રદ્ધા રાખવા બેઠા છે. પોતાને તો પોતાનું ઠેકો ને આપણે કઈ તમે કોણ શ્રીમંતી શ્રીમંતી એ મૂળ માં જ વાત ખોટી છે. ત્યાં આગળ પછી શ્રદ્ધા કેટલી બધી ખાધી હોય કોઈ શ્રદ્ધા. સાયન્ટિસ્ટો તો ઓબ્જેક્ટિવિટી તો કે છે, સાયન્ટિસ્ટો તો ઓબ્જેક્ટિવિટી કે છે, ઓબ્જેક્ટિવિટી તો કે છે ને, ઓબ્જેક્ટિવ આઉટલુક નું તો કે છે ને. એટલે ઓબ્જેક્ટિવ આઉટલુક ના છેક છેડા લગી આ જ્ઞાન છે એ જયારે એમને દેખાશે તો પછી એ માની જશે કે આ ઓબ્જેક્ટિવ આઉટલુક. હા પછી તરત એમને ખબર પડે, એમને પોતાને અત્યારે સમજાય છે. હા સમજાય છે, પણ શું છે નહીં સમજાતું. બરાબર હકીકતમાં શું છે એનો તળિયું જળતું નથી, પગ પહોંચતા નથી. એ પગ નથી પહોંચતા. એટલે જો પગ પહોંચે તો એ કહે કે હું આધો નથી, મારા આટલે પાણી આવે છે કે આટલે આવે છે એમ લેવડ કાઢી શકે. બરાબર પગ જ પહોંચતા નથી એટલે બસ તરતો તરતો રહે છે. હા એ તરતા રહેવું ને સમુદ્રની ઊંડાઈ માપી બે સાથે ના બની શકે. હા એટલે એ બધા બહુ સરસ જાણે પહોંચી ગયું છે. આપણે તો અહીં જવાબદારી નહીં, બે જવાબદારી વધશે. આવતો બહુ ભાઈ દેશ ના ભાઈ થવા જોઈએ, વાંધો શું છે કે કોક ના બંધુ છે ને કે છે. બેસ નો બંધુ એટલે શું કે ફાયદો એમાં બંધુ જ કોણ કરે. હા જે વિતરાક વિતરાકતા છે તે સાયન્ટિફિક આઉટલુક છે એ એડજસ્ટ કરી આપવું પડશે. વિતરાકતા છે ને જે આપણે વિતરાકપણ કહીએ છીએ ને એ સાયન્ટિફિક આઉટલુક છે. વિતરાકતા એ સાયન્ટિફિક આઉટલુક છે. સાયન્ટિફિક આઉટલુક સાયન્ટિફિક દ્રષ્ટિ એ જ્યારે બરાબર બેસાડી આપી શકશો ને ત્યારે એ લોકો બરાબર માનતા થઈ જશે. ત્યારે માને અત્યારે કે એવું માને છે કે વિતરાકતા એટલે જીવનથી વિમુખ એવું માને છે. હા ના બધા ધર્મો એ બી દાદા એમ જ ગોઠવી છે. વિતરાગ એટલે જીવનથી વિમુખ અથવા જીવનથી દૂર. તો પણ જીવનનો કરેક્ટ વ્યૂ પોઈન્ટ છે વિતરાગ એ. એવું હજુ તમારા સિવાય કોઈ કહ્યું નથી વિતરાગના અર્થમાં. હા બધા એના સમજ એ તો એમ જ કે છે. હિન્દુસ્તાનના બધા ધર્મો જીવનની વિરુદ્ધ છે. હિન્દુસ્તાનના બધા ધર્મો જીવનની વિરુદ્ધ. આપણા અહીં તો ત્યાં માર્ગ જ પ્રકાશ્યો. બરાબર એ ચોટી જશે લાડવા ને ભજીયા ભોજા કરીને ખાવ કે છે. ખાવાનું નથી માનતા. વિતરાગ ધર્મ શું કે છે કે બધી ચીજ ખાવ પીવું રાગદેશ ના કરો. રસ્તો નડતી નથી તમારો રાગદેશ. હા બરોબર. પણ હવે પેલો પગથિયું લેવડાય છે આ ઉત્પન્ન થાય નહીં. આ પેલું પગથિયું પેલું લેવડાવવું પડે ને. બાબુ પગથિયું લેવડાવવું પડે ને. તારે તબિયત બરોબર થઈ ગઈ નહીં થઈ? હવે પછી બોલો બે ચાર શબ્દો તાતા બોલ્યા કરે. 15-3 સમાધાન કરાવે. તમે ચાર વર્ષ થી સ્થિર સમાધાન કરી શકો? કયા જ્ઞાન થી તમે સમાધાન કરી શકો? આપણી ભૂલ થઈ હોય ને એને ગા ભાડી હોય તો આપણે એની માફી માંગીએ. હા, પણ ભૂલ ના થઈ ગઈ હોય તો આપણે એને ક્ષમા કરી જોઈએ. તો આપણે એને એના સામે ક્રોધ ના કરીએ? તો આપણે એને ક્ષમા કરી જોઈએ, એની સામે ક્રોધ ના કરવાનો. ના, પણ એ તો આ તો જ્ઞાન થઈ ગયું, એવું રહેતે રહેતે રક્ષણ કર્યું પોલીસ વાળા છે. આપડે આપડે પોલીસ વાળા થયા, શું આપણને ફાયદો થયો? ભય ભય જ ના લાગે તો શું ખોટું? લઈ જાય છતાંય ભય ના લાગે, ના લઈ જાય છતાંય ભય ના લાગે. વિતરાગો નું જ્ઞાન એવું છે ને, વિતરાગો નું જ્ઞાન તો કોઈ જાત નો હરકત ના આવે. અને કઈક આવું છે ધર્મ ધ્યાન કેવાય, ભગવાન ના દર્શન કર્યા માટે ધર્મ ધ્યાન કહેવાય. જય સચિદાનંદ. જીભ મૂકું છું ને, મારા જીવ પગ મૂકું તે મારે બહુ ખરાબ છે કે તમારું દર્શન કરે અને તમારું એકલું વાક્ય માને ન કરે અને દર્શન કરે અને પગ પગ ડાઈવ ડાઈવ કરે અને તમારે તમે કહો આટલું લઈ આવે તો ક્યાં દિન પાછો આવે કામ કરે નહીં, એટલે તમને કેવો લાગે? પગ ડબાવતો હોય તો ના ગમે ને. એવી રીતે આપણે ભગવાનના દર્શન કરીએ છીએ પણ એમને આજ્ઞા નથી સ્વીકારતા. એમને જે આપણને આજ્ઞા કરી છે એમને કશું સ્વીકાર કરતા. આ તો ધ્યાન રૌદ્ર ધ્યાનનો વાત સમજ્યા ને આજે તમે? આ ચાર પ્રકારનું ધ્યાન, આર્થ ધ્યાન, રૌદ્ર ધ્યાન, બે નબળી ગુણો છે ને થઈ જાય. સાહેબ ના વાઇફ કે છે સાહેબ ને ક્રોધ બહુ છે કે છે. એને વાઇફ જ કે ને, આપણે બધા કઈ થઈ શકીએ જેને અનુભવ થયો હોય તે કે ક્રોધ આવે તો દબાવવાનો કે કાઢી નાખવાનો? ક્રોધ આવે તો દબાવવાનો કે કાઢી નાખવાનો? એવું છે ને કે દબાયો દબાવ્યા એવો નથી એ વસ્તુ. એ તો આજ દબાઈએ કાલે દબાઈએ પંદર દબાઈએ, પણ સ્ટ્રીંગને બહુ દબાઈએ તો શું થાય? આપણે આ સ્ટ્રીંગ હોય તેને બહુ દબાઈ દબાઈ કરીએ શું થાય? પછી એક એક દબાવ આખી ઉધરે, એ હિતકારી વસ્તુ નથી. અત્યારે દબાવો તો સારું છે પણ જ્યારે ત્યારે એ નુકસાનકારક વસ્તુ છે. તાત્કાલિક આપણે દબાવવું સારું છે પણ ભગવાને તો શું કહ્યું? ક્રોધે વિચારે કરીને એનું પ્રસંગન કરી નાખો. વિચારે કરીને એવું ના બને વિચારે? હે, વિચારે કરીને પ્રસંગન કરીએ તો જ વરે. આપણે તરત જ ક્રોધ થઈ જાય પણ વિચારે કરીને ક્રોધ કરીએ તો ક્યારે કેટલા વધારે થાય? વિચાર કરવાનો અવસર થતા પેલા ક્રોધ થઈ ગયો ભાઈ, અંતિમમાં થાય છે ને. એટલે બહુ જાગૃતિ હોય ચાર વર્ષ ચાર થાય છે. હવે એ જાગૃતિ આ આપણે આ જ્ઞાન આપીએ ને એથી પાપો ભસ્મીભૂત થાય, પાપમાં ભસ્મીભૂત થાય એટલે જાગૃતિ ઉત્પન્ન થાય, જાગૃતિ ઉત્પન્ન થાય એટલે ક્રોધ બાદ બોલું બધું જાગૃતિ ક્રોધ પોતાના કલરોમાં આવી જાય. જાગૃતિ આવી જાય, જાગૃતિ અમે જ્ઞાન આપીએ છીએ ને તેનાથી પાપ ધોવાઈ જાય છે, પછી જાગૃતિ ઉત્પન્ન થઈ જાય છે. જાગૃતિ ઉત્પન્ન થાય એટલે તમને આ ક્રોધ થતા જાગૃતિ આયા કરે, પ્રથકણ બધું સમજી જાય કે કોણ ગુનેગાર છે, શું છે, નક્કી કરી બધી સમજી જાય, પછી ક્રોધ કરે જ નહીં. ક્રોધ કરવો અને આ માથું આ ભીતમાં માથું અથડું બે સરખું છે, એમાં બીજો ડિફરન્સ બનતો રહે. બહાર જવા માટે અંધારામાં અંધારામાં આમ જાય અને એક ભટકાય માથું અને ક્રોધ કરવો, બેમાં કોઈ ડિફરન્સ નથી. બધું રોંગ બિલીફ છે મને, છતાં વ્યવહાર છે, ખોટું જ ના કહેવાય ને વ્યવહારમાં તો એ જ પડે. હવે રાઈટ બિલીફ બેસે એટલે થઈ ગયું, તમે કોણ છો એની રાઈટ બિલીફ બેસી ગઈ છે એટલે શું લાગે. અત્યાર સુધી દાદા ભગવાન નમસ્કાર બધું બોલ્યા કરજો, એનાથી બધું સાધારણ શાંતિ રહેશે તમને. વિઝન ક્લિયર છે ને? કોઈ સજ્જડ ધર્મ કૃષ્ણ નો પાડતો હોય, કોઈ સજ્જડ કૃષ્ણ નો ધર્મ પાડતો હોય, હા પછી અલ્લામ જતો રે. ધર્મે જયારે જે પતે અને શું પતે છે જોવા, તમારો ધર્મ બીજા ભોગી રહ્યા ના લે પતે જ નહીં ને વિચાર. એક એક ડિગ્રી ઉપર કેટલા કેટલા મનુષ્યો રહેલા છે, એ ડિગ્રી ને ત્યાંથી અમને અહીં લાવે તો અભિપ્રાય શું છે? અને જ્યાં છે ત્યાં સાચા છે, ખોટા નથી. એક વિકલ્પ છે, વિકલ્પ એટલે તમે આગળ આમ આમ કલ્પો કે તેમ કલ્પો. આપણું બધું ભેર છે, પીપળો થઈ જાય પુરાણ અનુવાનું, પુરાણ વેદ નું પુરાણ નું વેદ એટલા રાખ્યા ને આ પુરાણ બીજા બહુ ભેગા થઈ ગયા. દરેક ના પોતાના અનુભવ લખેલા આ બધા જુદા જુદા હોય, એનો ફાયદો એ કે લોકો કેટલો દુઃખ પાર કરી બધું જોયું, એને કાલે સારું આવ્યું ને.